वाल्मीकि रामायण किष्किंधा कांड 15मो सर्ग। सुग्रीवनी गर्जना सांभळीने वालीए युद्ध माटे निकळवू अने ताराए एने रोकीने सुग्रीव अने श्रीराम साथे मित्रता करवा माटे समझावो। ते समये अमरशील वाणी पोताना अंतपुरमां हतो। एणे पोताना भाई महानुभव सुग्रीवनो सिंहनाद त्यांथी सांभळ्यो। सगळा પ્રાણીઓને કંપાવી દેનારી સુગ્રીવની એ ગર્જના સાંભળીને એનું બધું અભિમાન એકાએક ઉતરી ગયું અને ભારે ક્રોધ ઉત્પન્ન થયો। પછી તો સ્વર્ણ જેવા પીળા વર્ણના વાલીનું આખું શરીર ક્રોધથી ઉકળી ઉઠ્યું। એ રાહુગ્રસ્ત સૂર્યની જેમ તત્કાળ નિષ્પ્રાણ દેખાવા લાગ્યો। વાલીની દાઢો વિકરાળ હતી, नेत्र क्रोधना कारणे प्रज्वलित अग्निनी जेम प्रज्वली रहिया हता। ए कमल पुष्पो विनाना शेवाळ थी भरेला तळाव जेवो शोभा विहोणो देखातो हतो। ए सही न सकाय एवो अवाज सांभळीने वाली पोताना पगना धमकार थी પગના ધમકારથી પૃથ્વીને ફાડી નાખતો હોય એમ ઘણા વેગથી નીકળ્યું। તે સમયે વાલીની પત્ની તારા ભયને કારણે ગભરાઈ ગઈ। એણે વાલીને પોતાની બંને ભુજાઓમાં ભરી લઈને સ્નેહપૂર્વક સૌહાર્દનો પરિચય આપતા પરિણામે હિતકરા વાત કહી, વીર મારી હિતની વાત સાંભળો અને એકાએક આવેલા નદીના પૂરની જેમ આ વધી ગયેલા ક્રોધને તેજી દો। જેમ પ્રાતઃકાળે શૈયામાંથી ઊભો થયેલો પુરુષ રાત્રે ઉપભોગમાં લેવાયેલી પુષ્પમાળાને તેજી દે છે, એ જ રીતે આ ક્રોધનો પરિત્યાગ કરી દો। વાનરવીર કાલે સવારે સુગ્રીવ સાથે યુદ્ધ કરજો, અત્યારે રોકાઈ જાઓ। જો કે યુદ્ધમાં કોઈ શત્રુ તમારાથી ચડિયાતો નથી અને તમે કોઈનાથી ઊણા નથી, તો પણ અત્યારે એકાએક તમારું ઘરમાંથી બહાર નીકળવું મને યોગ્ય લાગતું નથી। તમને રોકાવાનું એક ખાસ કારણ પણ છે, એ કહું છું, સાંભળો। સુગ્રીવ પહેલાં પણ અહીં આવ્યા હતા અને ક્રોધપૂર્વક એમણે તમને યુદ્ધ માટે લલકાર્યા હતા। એ સમયે તમે નગરમાંથી નીકળીને એમને પરાજિત કર્યા અને તેઓ તમારો માર ખાઈને સઘળી દિશામાં ભાગીને મતંગ વનમાં ચાલ્યા ગયા હતા। આ રીતે તમારા દ્વારા પરાજિત અને વિશેષ પીડિત થવા છતાં પણ તેઓ ફરી અહીં આવીને તમને યુદ્ધ માટે ભડકારી રહ્યા છે। એમનું આ પુનરાગમન મારા મનમાં શંકા ઊભી કરી રહ્યું છે। આ વખતે ગર્જના કરતા સુગ્રીવનો ગર્વ અને પ્રયત્ન જેવો દેખાય છે તથા એમની ગર્જનામાં જે ઉત્તેજના જોવા મળે છે એનું કોઈ નાનું કારણ ન હોવું જોઈએ। મને લાગે છે કે સુગ્રીવ કોઈ પ્રબળ સહાયક વિના આ વખતે આવ્યો નથી, કોઈ બળવાન સહાયકને સાથે લઈને જ આવ્યા છે। તેના બળે તેઓ આ રીતે ગર્જી રહ્યા છે। વાનર સુગ્રીવ સ્વભાવે જ કાર્યકુશળ અને બુદ્ધિમાન છે, તેઓ કોઈ એવા પુરુષ સાથે મિત્રતા નથી કરે જેના બળ અને પરાક્રમ એમણે સારી પેઠે ચકાસી લીધું ન હોય। વીર મેં પહેલાં જ કુમાર અંગદના મુખે આ વાત સાંભળી છે, તેથી હું આજે તમને હિતની વાત કહું છું। એક દિવસ કુમાર અંગદ વનમાં ગયા હતા, ત્યાં ગુપ્તચરો એમને એક સમાચાર કહ્યા જે એમણે અહીં આવીને મને પણ કહ્યા હતા। એ સમાચાર આવા છે, અયોધ્યા નરેશના બે સુરવીર પુત્રો જેમને યુદ્ધમાં જીતવા અત્યંત અઘરા છે, જેમનો જન્મ ઈશ્વાકુ કુળમાં થયો છે તથા જે શ્રીરામ અને લક્ષ્મણના નામે પ્રખ્યાત છે, એ અહીં વનમાં આવ્યા છે। એ બંને દુર્જય વીરો સુગ્રીવનું પ્રિય કરવા માટે એમની પાસે પહોંચી ગયા છે। એ બંનેમાંથી જે તમારા ભાઈના યુદ્ધ કાર્યમાં સહાયક બતાવ્યા છે તેઓ શ્રીરામ, શત્રુ સેનાનો સંહાર કરનારા તથા પ્રલયકાળમાં પ્રજ્વલિત થયેલા અગ્નિ જેવા તેજસ્વી છે। તેઓ સાધુ પુરુષોના આશ્રયદાતા કલ્પવૃક્ષ છે અને સંકટગ્રસ્ત પ્રાણીઓ માટે સૌથી મોટો આશ્રય છે। તેઓ આર્ત પુરુષોના આશ્રય યશના એકમાત્ર પાત્ર જ્ઞાન વિજ્ઞાન સંપન્ન તથા પિતાની આજ્ઞાને સદા અનુસરનારા છે। જેમ ગિરિરાજ હિમાલય વિવિધ પ્રકારની ધાતુઓની ખાણ છે, એ જ રીતે શ્રીરામ ઉત્તમ ગુણોના બહુ મોટા ભંડાર છે। તેથી એ મહાત્મા શ્રીરામની સાથે તમારે વિરોધ કરવો જરાય યોગ્ય નથી, કેમ કે યુદ્ધ કળામાં એમની તુલના થઈ શકે એવું કોઈ નથી। તેથી એમના પર વિજય પ્રાપ્ત કરવો અત્યંત મુશ્કેલ છે। શુરવીર, હું તમારા ગુણોમાં દોષ જોવા ઈચ્છતી નથી, તેમ છતાં તમને હું કંઈક કહું છું, તમારા માટે હિતકર છે એ જ કહી રહ્યો છું, તમે એ સાંભળો અને એ રીતે જ કરો। સારું તો એ છે કે તમે તરત જ સુગ્રીવનો યુવરાજ પદે અભિષેક કરી દો। વીર વાનરરાજ, સુગ્રીવ તમારા નાના ભાઈ છે, એમની સાથે યુદ્ધ કરશો નહીં। હું તમારા માટે એ જ યોગ્ય માનું છું કે તમે વેરનો ત્યાગ કરીને શ્રીરામની સાથે મિત્રતા અને સુગ્રીવ સાથે પ્રેમનો સંબંધ સ્થાપી દો। વાનર સુગ્રીવ તમારા નાના ભાઈ છે, તેથી તમારો લાડ પ્રેમ પામવા યોગ્ય છે। તેઓ ઋષ્યમુખ પર્વત પર રહે છે કે કિષ્કિંધામાં, બધી રીતે તમારા ભાઈ જ છે। મને આ ધરા પર એમને જેવો ભાઈ બીજો કોઈ દેખાતો નથી। તમે દાન માન વગેરે સત્કાર્યો દ્વારા એમને પોતાના અત્યંત અંતરંગ બનાવી લો, જેથી તેઓ આ વેરભાવને તેજીને તમારી પાસે રહી શકે। મજબૂત ગ્રીવા ધરાવતા સુગ્રીવ તમારા અત્યંત પ્રેમી ભાઈ છે એવું મારું માનવું છે। આવા સમયે ભાતૃપ્રેમનો આશરો લીધા સિવાય તમારા માટે અહીં બીજો કોઈ વિકલ્પ નથી। જો તમે મારું પ્રિય કરવા ઈચ્છતા હો અને તમે મને તમારા હિતેશી માનતા હો, તો હું પ્રેમપૂર્વક યાચના કરું છું કે તમે મારી આ યોગ્ય સલાહ માની લો। સ્વામીન, તમે પ્રસન્ન થાઓ, હું તમારા હિતની વાત કહું છું, તમે એને ધ્યાન દઈને સાંભળો। માત્ર ક્રોધનું જ અનુસરણ ન કરો। કૌશલ રાજકુમાર શ્રીરામ ઇન્દ્ર જેવા તેજસ્વી છે, એમની સાથે યુદ્ધ કરવું કે વેર બાંધવું તમારા માટે કદાપી યોગ્ય નથી। તે સમયે તારાએ વાલીને એના હિતની જ વાત કરી હતી અને એ લાભપ્રદ પણ હતી, પરંતુ એની વાત એને ગમી નહીં, કેમ કે એના વિનાશનો સમય નજીક હતો અને એ કાળના પાસમાં બંધાઈ ચૂક્યો હતો। આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર શ્રામણ આદિકાવ્યના કિષ્કિંધા કાંડમાં 15મો સર્ગ સમાપ્ત થયો। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।